શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અધ્યાય 13-14 શ્રી રાધાજીનો ગંગા પર રોષ, શ્રી કૃષ્ણને રાધાજીનો ઠપકો, શ્રી રાધાજીના ભયથી ગંગાજીનું શ્રીકૃષ્ણના ચરણોમાં છુપાઈ જવું, જળના અભાવે દેવતાઓનું ગોલોકમાં જવું, બ્રહ્માજીની સ્તુતિથી રાધાજીનું પ્રસન્ન થવું તથા ગંગાજીનું પ્રગટ થવું, દેવતાઓને શ્રીકૃષ્ણનો આદેશ તથા ગંગા વિષ્ણુ પત્ની થવાનો પ્રસંગ. નારદજીએ પૂછ્યું, શ્રેષ્ઠ, કળિયુગના 5000 વર્ષ વીતી ગયા પછી ગંગાજી ક્યાં જશે? હે મહાભાગ, આ પ્રસંગ મને કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું, નારદ, સરસ્વતીના શ્રાપથી ગંગાજી ભારતખંડમાં આવ્યા. શ્રાપનો અવધિ પૂરો થયા પછી તેઓ પાછા ભગવાન શ્રી હરિની આજ્ઞાથી વૈકુંઠમાં ચાલ્યા જશે. એ જ પ્રમાણે સરસ્વતી પણ ભારતખંડને છોડીને શ્રી હરિના ધામમાં પધારી જશે. શ્રાપ પૂરો થયા પછી લક્ષ્મીજી પણ ભગવાન પાસે પધારશે. નારદ, એ જ ગંગાજી, સરસ્વતીજી અને લક્ષ્મીજી ભગવાન શ્રી હરિના પ્રિય પત્નીઓ છે. તુલસી સાથે ભગવાનના 4 પત્નીઓ હોવાનું વેદોમાં પ્રસિદ્ધ છે. નારદે પૂછ્યું, ભગવાન, શ્રી હરિના ચરણોમાંથી પ્રગટ થયેલા ગંગાજી કઈ રીતે પરબ્રહ્મના કમંડળમાં રહ્યા તથા શંકરની પત્ની થવાનો સુઅવસર તેમને કઈ રીતે મળ્યો? મુનિવર, ગંગાજી ભગવાન નારાયણના પણ પત્ની બની ચૂક્યા છે, તો આવું બધું કઈ રીતે બન્યું? આ રહસ્ય મને કહો. ભગવાન નારાયણ કહે છે, નારદ, પ્રાચીન કાળમાં જળરૂપ ગંગાજી ગોલોકમાં હતા. રાધા અને શ્રીકૃષ્ણના અંગમાંથી પ્રગટ થયેલા ગંગાજી તેમના અંશરૂપ તથા સાક્ષાત તેમનું સ્વરૂપ જ છે. જળમય ગંગાજીના અધિષ્ઠાત્રી દેવી અત્યંત સુંદર રૂપ ધારણ કરીને ભૂમંડળ પર પધાર્યા. તેમનો વિગ્રહ 9 યૌવનથી સંપન્ન હતો. તેમના અંગો પર અલંકારો હતા. શરદ ઋતુના મધ્યાહનમાં ખીલેલા કમળ જેવા હાસ્યથી ભરપૂર તેમનું મનોહર મુખ હતું. તપેલા સોના જેવી તેમના વિગ્રહની કાંતિ હતી. તેમણે શુદ્ધ સાત્વિક સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમના 2 વિશાળ અને કટાક્ષ ભર્યા નેત્રોની શોભા અનુપમ હતી. સુંદર ગૂંથેલા કેસવાળા માલતીના પુષ્પોની સુંદર માળા ધારણ કરેલા, લલાટમાં અર્ધચંદ્રાકાર ચંદનના તિલક પર સિંદૂરની બિંદી તથા ગાલ પર કસ્તુરીની અર્ચા કરી રહી હતી. બપોરિયાના મુખ જેવા આકારના સુંદર નીચલા ઓઠવાળા પાકા દાડમના દાણા જેવી દાંતની પંક્તિથી ઉજ્જવળ હતા. તેમણે 2 અગ્નિશુદ્ધ વસ્ત્રોને ધારણ કર્યા હતા. એવા તે દેવી ગંગાજી લજ્જાનો ભાવ દર્શાવતા ભગવાન શ્રી કૃષ્ણની પાસે બિરાજમાન થઈ ગયા. આંખના પટલોને બંધ થતા રોકીને ભગવાનના મુખરૂપી મૃતનું પ્રસન્નતાપૂર્વક તેઓ નિરંતર પાન કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના લાવણ્યને તેમણે અચેત તથા અત્યંત રોમાંચિત કરી દીધું હતું. દરમિયાન ભગવતી રાધિકા ત્યાં આવીને બેસી ગયા. રાધાજીની સાથે અસંખ્ય ગોપીઓ હતી. રાધાજીની કરોડો ચંદ્રમાઓની જ્યોત્સના જેવી કાંતિ હતી. તેઓ ક્રોધાવેશમાં હોવાથી તેમના નેત્ર લાલ કમળ જેવા હતા. તેમનો વર્ણ પીળા ચંપક જેવો હતો તથા તેમની મદ ભરેલા હાથી જેવી ચાલ હતી. અમૂલ્ય રત્નોથી બનેલા વિધ પ્રકારના આભૂષણો તેમના શ્રી વિગ્રહ પર શોભી રહ્યા હતા. તેમણે શરીર પર અમૂલ્ય રત્નો જડિત 2 દિવ્ય પિતાંબર ધારણ કર્યા હતા. અર્ધ્યથી શોભતા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોને તેમણે પોતાના હૃદયમાં ધારણ કર્યા હતા. સર્વોત્તમ રત્નોથી બનેલા વિમાન પર બેસીને તે ત્યાં પધાર્યા હતા. ઋષિઓ તેમની સેવામાં સંલગ્ન હતા. તેમને સ્વચ્છ ચામર ઢોળાતો હતો. કસ્તુરી અને ચંદનથી યુક્ત પ્રજ્વલિત દીવાના આકારનું બિંદુ ચાંદલાના રૂપમાં શોભાયમાન સિંદૂર તેમના લલાટના મધ્યભાગમાં શોભી રહ્યું હતું. તેમના સેથાનો નીચલો ભાગ પરમ સ્વચ્છ હતો. પારિજાતના પુષ્પની સુંદર માળા તેમણે પહેરી હતી. પોતાના સુંદર અને વાંકો કેશ પાસ કંપાવતા અને અત્યંત સુંદર ઓઠને રોષથી પ્રકાવતા તેઓ શ્રી કૃષ્ણની પાસે જઈ ઉત્તમ એવા રત્ન સિંહાસન પર બેઠા. તેમને આવેલા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ઉભા થઈ ગયા અને મંદ મંદ હસીને આશ્ચર્ય વ્યક્ત કરીને મધુર વાણીમાં તેમની સાથે વાતચીત કરવા લાગ્યા. તે સમયે ગોપોએ અત્યંત ભયભીત થઈને દીનતાપૂર્વક ખભા ઝુકાવી ભગવતી રાધિકાજીને પ્રણામ કર્યા અને સ્તુતિ કરવા લાગ્યા. પરબ્રહ્મ શ્રી કૃષ્ણે પણ રાધિકાજીની સ્તુતિ કરી. ગંગાજી પણ તુરંત ઉભા થઈ ગયા અને તેમણે પણ રાધાજીની સ્તુતિ કરી. પરંતુ ગંગાજીના હૃદયમાં ભય ઉત્પન્ન થયો હતો, તેથી ખૂબ જ નમ્રતાથી તેમણે રાધાજીને કુશળ પૂછ્યા અને નીચે જ ઉભા રહી ગયા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું ધ્યાન એકમાત્ર તેમનો આધાર હતો. પોતાના હૃદય કમળમાં રહેલા ગંગાજીને ભયભીત જોઈ ભગવાન શ્રી કૃષ્ણે તેમને અભયનું વરદાન આપ્યું. આ પ્રમાણે સર્વેશ્વર શ્રી કૃષ્ણના વરદાનથી ગંગાજી સ્વસ્થ થઈ ગયા. ગંગાજીએ જોયું કે પરમ મનોહર રાધિકાજી ઊંચા સિંહાસન પર બેઠા છે. તેમનો વિગ્રહ અત્યંત આનંદપ્રદ અને બ્રહ્મ તેજથી પ્રકાશિત થઈ રહ્યો છે. તે સનાતની દેવી સૃષ્ટિના આદિકાળમાં અસંખ્ય બ્રહ્માઓને ઉત્પન્ન કરે છે. 12 વર્ષના નવયુવનથી તેમનો વિગ્રહ અત્યંત શોભી રહ્યો છે. સમસ્ત વિશ્વમાં તેમના જેવું રૂપવાન કે ગુણવાન કોઈ નથી. તેઓ પરમ શાંત, સુંદર, અનંત, પરમ સાધ્વી તથા આદિ અંત રહિત છે. તેમને શુભા, શુભદ્રા અને શુભગા કહેવામાં આવે છે. પોતાના સ્વામીનું સૌભાગ્ય તેમને સદા સુલભ હોય છે. બધી જ સ્ત્રીઓમાં તે શ્રેષ્ઠ છે તથા તે પરમ સૌંદર્યવાન છે. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના અર્ધાંગિની છે. તેજ અવસ્થા અને દિવ્યાત્મા તેઓ ભગવાન શ્રી કૃષ્ણના સમાન છે. લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુએ લક્ષ્મીની સાથે તે મહાલક્ષ્મી રાધિકાજીની ઉપાસના કરી છે. પરમાત્મા શ્રી કૃષ્ણની સભાને પોતાની કાંતિથી તે આચ્છાદિત ઢાંકી દેવું કરે છે. સખીઓએ આપેલું દુર્લભ પાન તેમના મુખમાં શોભી રહ્યું છે. તે સ્વયં અજન્મા છે અને અખિલ જગતના જનની છે. તેમનો યશ અને પ્રતિષ્ઠા સર્વત્ર જગતમાં ફેલાયેલા છે. તે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાણની સાક્ષાત અધિષ્ઠાત્રી છે. તે પરમ સુંદરી દેવીને ભગવાન પોતાના પ્રાણથી પણ વધારે માને છે. નારદ રાશેશ્વરી શ્રી રાધાજીની આવી અનુપમ ઝાંખી કરીને ગંગાજીનું મન તૃપ્ત ન થયું. તેઓ પલકારા વિના નિરંતર રાધા સૌંદર્ય સુધા એટલે કે રાધાજીના સૌંદર્ય રૂપી અમૃતનું પાન કરતા રહ્યા. મુને દરમિયાન રાધાજી શાંત ચિત્તે નમ્રતાપૂર્વક મધુર શબ્દોમાં હાસ્ય વર્તા ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા. શ્રી રાધાજીએ કહ્યું, પ્રાણેશ, આપના પ્રસન્ન વદનને હસતા હસતા જોઈ રહેલા કલ્યાણી કોણ છે? તેની વક્ર દ્રષ્ટિ આપને લક્ષ્ય બનાવી રહી છે. તેની અંદર આલિંગનનો ભાવ જન્મ્યો છે. આપના મનોહર રૂપે તેને બેહોશ કરી દીધી છે. તેના બધા અંગોમાં રોમાંચ થઈ રહ્યો છે. વસ્ત્રથી મુખ ઢાંકીને જાણે આપના વિના રહી જ ન શકતી હોય તેમ વારંવાર આપને નિહાળ્યા કરે છે. આપ પણ તેના તરફ જોઈને મંદ મંદ હસી રહ્યા છો. કોમળ સ્વભાવની સ્ત્રી હોવાથી પ્રેમવશ હું તેને ક્ષમા કરી રહી છું. આપે એટલે કે વિરજા, આપે વિરજા એટલે કે રજોગુણ રહિત દેવી સાથે પ્રેમ કર્યો, પછી તે શરીર છોડીને મહાન નદી બની ગઈ. આપની ઉત્તમ કીર્તિ તે દેવીનું આજે પણ નદી રૂપે અસ્તિત્વ છે. આપના તેજથી તેણે યથા સમય 7 સમુદ્ર ઉત્પન્ન કર્યા. પ્રાણનાથ, આપે શોભા સાથે પ્રેમ કર્યો, તે પણ શરીર છોડીને ચંદ્રલોકમાં જતી રહી. ત્યાર પછી તેનું શરીર પરમ તેજના રૂપમાં ફેરવાઈ ગયું. આપે તે દિવ્ય તેજના ટુકડા ટુકડા કરીને વિખેરી નાખ્યા. રત્ન, સોનું, ઉત્તમ મણિ, સ્ત્રીઓના મુખ, રાજા, પુષ્પની કળીઓ, પાકેલા ફળ, લહેરાતી ખેતી, રાજાઓના સુશોભિત મહેલ, નવું પાત્ર તથા દૂધ આ બધા આપના દ્વારા તે તેજના થોડા થોડા ભાગીદાર બન્યા. મેં આપને પ્રભાની સાથે પ્રેમ કરતા જોયા છે, તે પણ શરીરનો ત્યાગ કરીને સૂર્યમંડળમાં પ્રવેશી ગઈ. તેનું શરીર અત્યંત તેજસ્વી બની ગયું હતું. તે તેજ રૂપ પ્રભાને આપે વિભાજિત કરીને વહેંચી દીધી. શ્રી કૃષ્ણ, આપની આંખથી દૂર થયેલી એ પ્રભા અગ્નિ, યક્ષ, રાજા, દેવતા, વૈષ્ણવો, નાગ, બ્રાહ્મણ, મુનિ, તપસ્વી, સૌભાગ્યવતી સ્ત્રી તથા યશસ્વી પુરુષ એ બધાને થોડી થોડી પ્રાપ્ત થઈ. એકવાર મેં આપની શાંતિ નામની ગોપીની સાથે રાસ મંડળમાં પ્રેમ કરતા જોયા હતા. પ્રભુ, તે શાંતિ પણ પોતાનું તે શરીર છોડીને આપનામાં લીન થઈ ગઈ. તે વખતે તેનું શરીર ઉત્તમ ગુણોના રૂપમાં ફેરવાઈ ગયું. ત્યાર પછી તેમાંનો થોડો અંશ મને રાધાને, થોડો આ નિકુંજમાં, અને થોડો અંશ બ્રાહ્મણોને પ્રાપ્ત થયો, અને પછી તેનો થોડો ભાગ શુદ્ધ સત્વ સ્વરૂપા લક્ષ્મીને, થોડો આપના મંત્ર ઉપાસકોને, થોડો દેવી ભક્તોને, થોડો તપસ્વીઓને, થોડો ધર્મને, અને થોડો ધર્માત્મા પુરુષોને મળ્યો. પૂર્વકાળની વાત છે, ક્ષમા સાથે પ્રેમ કરતા આપને મેં જોયા હતા. ત્યારે ક્ષમા તેનું તે શરીર છોડીને પૃથ્વી પાસે ચાલી ગઈ. તેનું શરીર ઉત્તમ ગુણોના રૂપમાં રૂપાંતરિત થઈ ગયું. પછી આપે શરીરની વહેંચણી કરીને તેમાંથી થોડા થોડા અંશ વિષ્ણુને, વૈષ્ણવોને, ધાર્મિક જનોને, ધર્મને, નબળા લોકોને, તપસ્વીઓને, દેવતાઓને અને પંડિતોને આપી દીધા. પ્રભુ, મેં આ પ્રમાણે આપના આવા ગુણોનું વર્ણન કર્યું. તે મુજબ આપ હંમેશા ઉચ્ચ સુંદર દેવીઓની સાથે પ્રેમ કરો છો. આ પ્રમાણે લાલ કમળ જેવા નેત્રોવાળા રાધાજીએ શ્રીકૃષ્ણ ભગવાનને કહીને સાધ્વી ગંગાજીને કંઈક કહેવા ઈચ્છતા હતા. ગંગાજી યોગમાં પરમ પ્રવીણ હતા. યોગના પ્રભાવથી રાધાજીનો મનોભાવ તેમણે જાણી લીધો. તેથી સભામાંથી અંતર્ધાન થઈને તે પોતાના જળમાં સમાઈ ગયા. ત્યારે સિદ્ધ યોગીની રાધાજીએ યોગ દ્વારા રહસ્યને જાણીને સર્વત્ર વિદ્યમાન ગંગાજીને અંજલિમાં લઈને પીવાની શરૂઆત કરી. ગંગાજી રાધાજીના ઈરાદો જાણી ગયા અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં લીન થઈ ગયા. રાધાજી ગોલોક, વૈકુંઠલોક તથા બ્રહ્મલોક વગેરેમાં ગંગાજીને શોધ્યા, પરંતુ ક્યાંય તે જોવા ન મળ્યા. ત્યારે સમગ્ર લોકમાં જળનો તદ્દન અભાવ થઈ ગયો. કીચડ પણ સુકાઈ ગયો. જળચર જીવોના મૃત શરીરોથી બ્રહ્માંડનો કોઈ ભાગ ખાલી ન રહ્યો. પછી બ્રહ્મા, વિષ્ણુ, શંકર, અનંત, ધર્મ, ઇન્દ્ર, ચંદ્રમા, સૂર્ય, મનુઓ, મુનિઓ, દેવતાઓ, સિદ્ધો અને તપસ્વીઓ બધા ગોલોકમાં આવ્યા. ત્યારે તેમના કંઠ, ઓઠ અને તાળવા જળ વિનાના સુકાઈ રહ્યા હતા. પ્રકૃતિથી પર સર્વના ઈશ અને સર્વના પૂજ્ય અને વરદાન આપવામાં શ્રેષ્ઠ એવા ભગવાન શ્રી કૃષ્ણને બધાએ પ્રણામ કર્યા. તેમને વરદાનના સંચાલક માનવામાં આવે છે. તે પરમ પ્રભુ ગોપ ગોપીઓના મંડળના પ્રમુખ છે. તેમને નિરહ એટલે ઉદાસીન, નિરાકાર, નિર્લિપ્ત, નિરાશ્રય, નિર્ગુણ, નિરુત્સાહ, નિર્વિકાર અને નિરંજન કહેવામાં આવે છે. ભક્તો પર અનુગ્રહ કરવા માટે પોતાની ઈચ્છાથી તે સાકાર રૂપે પ્રગટ થાય છે. તે સત્વ સ્વરૂપ, સત્યેશ, સાક્ષી રૂપ અને સનાતન પુરુષ છે. તેમના સિવાય જગતમાં કોઈ શાસક નથી. તેથી તે પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને બ્રહ્માદિ દેવો ભક્તિયુક્ત થઈને પોતાના ખભા નમાવી ગદગદ વાણીથી અને આંખોમાં પ્રેમાશ્રુ સાથે બધા જ અંગોમાં રોમાંચ અનુભવતા સ્તુતિ કરવા લાગ્યા. આ સર્વેશ પ્રભુનો વિગ્રહ જ્યોતિર્મય છે. સંપૂર્ણ કારણોના પણ તે કારણ છે. તે અમૂલ્ય રત્નો જડિત સિંહાસન પર બિરાજમાન છે. ગોપ મિત્રો, શ્વેત ચામર ઢોળતા તેમની સેવામાં ઉભા છે. ગોપીઓના નૃત્યને નિહાળતા પ્રસન્ન થયેલા એ પ્રભુનું મુખમંડળ હાસ્યથી છલકાય છે. તેમના પ્રાણપ્રિય શ્રી રાધાજી તેમના વૃક્ષસ્થળ પર શોભી રહ્યા છે. શ્રી રાધાજી આપેલા સુવાસિત પાન તે ચાવી રહ્યા છે. એવા દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણ રાસ મંડળમાં બિરાજ્યા હતા. ત્યાં જ મુનિઓ, મનુષ્યો, સિદ્ધો અને તપસ્વીઓએ તપના પ્રભાવથી એમના દિવ્ય દર્શન કર્યા. દર્શન કરી દરેકને અપાર હર્ષ થયો. સાથે સાથે તેમને અતિશય આશ્ચર્ય થયું. બધા એકબીજાની સામે જોવા લાગ્યા અને પછી તે બધાએ પોતાની ઈચ્છા બ્રહ્માજીને જણાવી. ब्रह्माजी तेमनी प्रार्थना सांभळी ने विष्णु भगवान ने जमणी बाजू ने शंकरजी ने डाबी बाजू राखी ने भगवान श्री कृष्ण नी नजीक गया। ते वखते परमानंद स्वरूप श्री कृष्ण ने परमानंद स्वरूपिणी श्री राधाजी साथे बैठा हता। ते समय ब्रह्माजी संपूर्ण रास मंडल ने मात्र श्री कृष्णमय जोयु। बधानी वेशभूषा एक सरखी हती, बधाज समान आसन पर बैठा हता। श्री कृष्णना जेवा ज रूपवाळा ते द्विभुज, दरेकना हाथमां मोरली हती, वनमाळाथी ते शोभता हता। बधाए मुगटमां मोरपीछ खोस्युं हतुं, कौस्तुभ मणिथी बधा ज शोभी रह्या हता। गुण आभूषण रूप तेज अवस्था ने प्रभाथी संपन्न ते बधाना सुंदर विग्रह परम शांत हता। बधा ज परिपूर्ण हता अने बधा ज बधी शक्तिओथी संपन्न हता। તેમને જોઈને કોણ સેવક છે ને કોણ સેવ્ય સેવા લેનાર છે તેનો નિર્ણય કરવામાં બ્રહ્માજી પણ સફળ ન થઈ શક્યા। શણવારમાં ભગવાન શ્રી કૃષ્ણ તેજ સ્વરૂપ થઈને તૃત આસન પર બેઠેલા જોવામાં આવતા હતા। બીજી ક્ષણમાં તેમના બે રૂપ સાકાર અને નિરાકાર બ્રહ્માજીને દેખાયા। પછી એક જ ક્ષણમાં બ્રહ્માજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ એકલા જ છે। ત્યાર પછી તુરંત જ શ્રી રાધાજી ને શ્રી કૃષ્ણ બધા જ આસન પર બેઠેલા દેખાયા અને જુએ છે કે ભગવાન શ્રી કૃષ્ણે રાધાનું રૂપ લીધું છે અને રાધાજીએ કૃષ્ણનું। કોણ સ્ત્રીના વેશમાં છે અને કોણ પુરુષના વેશમાં બ્રહ્માજીએ રહસ્યને સમજી શક્યા નહીં। ત્યારે બ્રહ્માજીએ પોતાના હૃદય રૂપી કમળ પર બિરાજેલા ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું। ધ્યાન ચક્ષુથી ભગવાન દેખાયા ત્યારે બ્રહ્માજી અનેક પ્રકારે ભક્તિપૂર્વક તેમની સ્તુતિ કરી। ત્યાર પછી ભગવાનની આજ્ઞાથી તેમણે પોતાની આંખો બંધ કરી દીધી અને પછી જોયું તો શ્રી રાધાજીને પોતાના વ્રત સ્થળ પર બેસાડીને પાર્ષદની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ આસન પર એકલા જ બેઠા છે। ત્યાં ગોપીઓના વૃંદ હતા, પછી બ્રહ્મા વગેરે મુખ્ય દેવતાઓએ પરમ પ્રભુ ભગવાનના દર્શન કરીને તેમની સ્તુતિ કરી। ત્યારે સર્વાત્મા સર્વજ્ઞ સર્વાધિપતિ સર્વભાવન લક્ષ્મીપતિ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણે દેવતાઓની ઈચ્છા જાણીને તેમને કહ્યું। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, બ્રહ્મન આપનું કલ્યાણ થાવ, આપ અહીં પધારો, હું સમજી ગયો કે આપ બધા મહાનુભવો ગંગાના ચાલ્યા જવાના કારણથી અહીં આવ્યા છો, પરંતુ અત્યારે ગંગા શરણાર્થી બનીને મારા ચરણોમાં છુપાયા છે। એનું કારણ એ છે કે ગંગા મારી પાસે બેઠા હતા ત્યારે રાધાજી તેમને પી જવા તૈયાર થઈ ગયા, ત્યારે તે મારા ચરણોમાં સમાઈ ગયા છે। હું ગંગાને છોડવા તૈયાર છું, પરંતુ તે પહેલા તમારે તેમને નિર્ભય કરવા પડશે। નારદ ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને કમળથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીનું મુખ પ્રસન્નતાથી મલકી ઉઠ્યું। પછી તે બધા દેવતાઓએ બધાના આરાધ્ય અને ભગવાન શ્રી કૃષ્ણને પૂજ્યા, તે ભગવતી રાધાજીની સ્તુતિ કરી। ચાર વેદોના પ્રણેતા ચતુર્મુખ બ્રહ્માજી ભગવતી રાધાની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા। બ્રહ્માજી બોલ્યા, દેવી આ ગંગાજી આપના તથા ભગવાન શ્રી કૃષ્ણના અંગમાંથી ઉત્પન્ન થયા છે। આપ બંને રાસ મંડળમાં હતા, ભગવાન શંકરના સંગીતે આપને મોહિત કરી દીધા હતા, તે સમયે ગંગાજી જળના રૂપમાં પ્રગટ થયા। આમ આપની તથા શ્રી કૃષ્ણના અંગમાંથી પ્રગટ થવાને કારણે તે આપના પ્રિય પુત્રી ગંગા આપના મંત્રોથી આપની ઉપાસના કરશે, તેમના દ્વારા આપની આરાધના થવી જોઈએ, ફળ સ્વરૂપ વૈકુંઠાધિપતિ ચતુર્ભુજ ભગવાન શ્રી હરિ એમના પતિ થશે અને સાથે સાથે તે પોતાની એક કળાથી પૃથ્વી પર પણ પધારશે અને ત્યાં ભગવાનના અંશ સાર સમુદ્રને પતિ બનાવવાનો શું અવસર તેમને પ્રાપ્ત થશે। માતા આ ગંગા જેમ ગોલોકમાં છે તેમ જ તેમણે બધે જ રહેવું જોઈએ, આપ દેવેશ્વરી એમના માતા છો અને હંમેશા આપની પુત્રી છે। નારદ બ્રહ્માજીની આ પ્રાર્થના સાંભળીને ભગવતી રાધાજી હસી પડ્યા, તેમણે બ્રહ્માજીની બધી જ વાતોનો સ્વીકાર કરી લીધો। ત્યારે ગંગાજી શ્રી કૃષ્ણના ચરણના અંગૂઠાના નખના અગ્રભાગમાંથી નીકળીને ત્યાં બેસી ગયા। બધા લોકોએ તેમનું સ્વાગત કર્યું। પછી જળ સ્વરૂપા ગંગાજીમાંથી તેમના અધિષ્ઠાત્રી દેવી પરમ શાંત વિગ્રહથી ત્યાં બિરાજ્યા। બ્રહ્માજીએ ગંગાજીના જળને પોતાના કમંડલમાં રાખ્યું, ભગવાન શંકરે તે જળને પોતાના મસ્તક પર સ્થાન આપ્યું. ત્યાર પછી બ્રહ્માજીએ ગંગાજીને રાધા મંત્રની દીક્ષા આપી અને સાથે સાથે રાધાજીના સ્તોત્ર, કવચ, પૂજા તથા ધ્યાનનો વિધિ કહ્યો. આ બધો અનુષ્ઠાન ક્રમ સામવેદ પ્રમાણે છે. ગંગાજીએ નિયમ પ્રમાણે રાધાજીની પૂજા કરીને વૈકુંઠ જવા પ્રસ્થાન કર્યું. મુને લક્ષ્મી, સરસ્વતી, ગંગા અને વિશ્વ પાવની તુલસી આ ચારેય દેવીઓ ભગવાન નારાયણની પત્નીઓ છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, બ્રહ્મન, તમે ગંગાનો સ્વીકાર કરો. વિષ્ણુ, મહેશ્વર, બ્રહ્માજી હું કાળનો પરિચય આપું છું, તમે તે ધ્યાનથી સાંભળો. તમે તથા અન્ય જે દેવતાઓ, મુનિઓ, મનુઓ, સિદ્ધો અને યશસ્વી જે અહીં આવ્યા છો તે બધા જ જીવો છો, કારણ કે ગોલોકમાં કાળનો પ્રભાવ પડતો નથી. અત્યારે કલ્પ સમાપ્ત થવાના કારણે બધું વિશ્વ જળમાં ડૂબી ગયું છે. વિવિધ બ્રહ્માંડોમાં રહેનારા બ્રહ્મા વગેરે મુખ્ય દેવતાઓ પણ અત્યારે મારામાં વિલીન થઈ ગયા છે. બ્રહ્મન, માત્ર વૈકુંઠને છોડીને બધું જ જળમગ્ન છે. તમે જઈને ફરીથી સૃષ્ટિની રચના કરો અને બ્રહ્મલોક વગેરે જગત તથા પોતાનું બ્રહ્માંડ ફરી રચો. ત્યાર પછી ગંગા ત્યાં જશે. આજ પ્રમાણે હું અન્ય બ્રહ્માંડોમાં પણ આ સૃષ્ટિના સમયે બ્રહ્માદી લોકોની રચનાનો પ્રયત્ન કરું છું. હવે તમે દેવતાઓ સાથે અહીંથી તુરંત પ્રસ્થાન કરો. સમય ખૂબ વ્યતીત થઈ ગયો છે, એટલામાં તો કેટલાય બ્રહ્મા થઈ ગયા અને બીજા કેટલાય થશે. મુનિવર આ પ્રમાણે કહીને પરમ આરાધ્ય રાધાજીના પ્રાણપતિ ભગવાન શ્રી કૃષ્ણ અંતઃપુરમાં ચાલ્યા ગયા. બ્રહ્મા વગેરે દેવતાઓ ત્યાંથી જઈને યત્નપૂર્વક ફરી સૃષ્ટિ કરવાના કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયા. પછી તો ગોલોક, વૈકુંઠ, શિવલોક અને બ્રહ્મલોક તથા અન્યત્ર જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે આજ્ઞા કરી હતી તે તે સ્થાનોમાં જવા ગંગાજીએ પ્રસ્થાન કર્યું. ભગવાન શ્રી હરિના ચરણકમરમાંથી ગંગાજી પ્રગટ થયા, તેથી તેમને લોકો વિષ્ણુપદી કહે છે. બ્રહ્મન આ પ્રમાણે ગંગાજીના આ ઉત્તમ આખ્યાનનું વર્ણન કર્યું. તત્વ સાર રૂપ આ પ્રસંગ સાંભળવાથી સુખ અને મોક્ષ સુલભ થઈ જાય છે. હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે? નારદે કહ્યું, ભગવાન, લક્ષ્મી, સરસ્વતી, ગંગા અને જગત પાવની તુલસી આ ચારે દેવીઓ ભગવાન નારાયણના પત્ની છે. એ પ્રસંગ અને ગંગાજીના વૈકુંઠ જવાની વાત મેં આપની પાસેથી સાંભળી, પરંતુ ગંગાજી વિષ્ણુના પત્ની કઈ રીતે થયા એ કથા સાંભળવાનો સુયોગ મને પ્રાપ્ત થયો નથી. કૃપા કરી એ મને કહો. ભગવાન નારાયણ બોલ્યા, નારદ, જ્યારે ગંગા વૈકુંઠમાં ગયા ત્યારે થોડી વાર પછી જગતની વ્યવસ્થા કરનારા બ્રહ્માજી પણ તેમની સાથે વૈકુંઠ પહોંચ્યા અને જગત પ્રભુ ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને કહેવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, ભગવાન, શ્રી રાધા અને શ્રી કૃષ્ણના અંગમાંથી રસરૂપે પ્રગટ થયેલા ગંગાજી અત્યારે એક સુશીલા દેવીના રૂપમાં છે. દિવ્ય યૌવન સંપન્ન તેમનો વિગ્રહ પરમ મનોહર છે. શુદ્ધ અને સત્વ સ્વરૂપિણી એ દેવીમાં ક્રોધ અને અહંકાર લેશ માત્ર પણ નથી. શ્રી કૃષ્ણમાંથી પ્રગટેલા તે ગંગાજી તેમના સિવાય કોઈને પતિ બનાવવા ઈચ્છતા નથી, પરંતુ પરમ તેજસ્વીની રાધાજી એવું ઈચ્છતા નથી. રાધાજી આ ગંગાજીને પી જવા ઈચ્છતા હતા, પરંતુ ખૂબ બુદ્ધિમાની પૂર્વક તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પ્રવેશ કરી ગયા, તેથી તેઓ બચી ગયા. તે સમયે સમસ્ત બ્રહ્માંડમાં જળ અદ્રશ્ય થઈ જતા હું ગોલોકમાં ગયો. સર્વના અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં બિરાજમાન હતા. તેમણે બધાની વાત સાંભળીને પોતાના ચરણના નખાગ્રમાંથી ગંગાજીને બહાર કાઢ્યા. ત્યારે મેં આ ગંગાજીને રાધાજીની પૂજાના મંત્રો આપ્યા અને સર્વ બ્રહ્માંડ ગંગાના જળથી ભરી દઈ રાધાજીને શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રણામ કરીને ગંગાને સાથે લઈને અહીં આવ્યો છું. પ્રભુ, આપને મારી પ્રાર્થના છે કે આ સુરેશ્વરી ગંગાને આપની પત્ની બનાવો. દેવેશ, આ પુરુષોમાં આપ પુરુષોમાં રત્ન છો અને આ સાધ્વી ગંગાને સ્ત્રીઓમાં રત્ન માનવામાં આવે છે. જેનામાં સત અસતનું પૂર્ણ જ્ઞાન છે તેવા પંડિતો પણ આ પ્રકૃતિનું અપમાન કરતા નથી. બધા પુરુષો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા છે, માત્ર આપ ભગવાન જ આ પ્રકૃતિથી પર અને નિર્ગુણ પ્રભુ છો. પરિપૂર્ણતમ શ્રીકૃષ્ણ સ્વયં બે ભાગમાં વિભક્ત થયા, અર્ધા બે ભુજાવાળા શ્રીકૃષ્ણ બન્યા અને તેમનું અર્ધું અંગ આપ ચતુર્ભુજ શ્રી હરિ સ્વરૂપે પ્રગટ થયું. એ જ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણના ડાબા અંગમાંથી પ્રગટેલા શ્રી રાધાજી પણ બે રૂપોમાં થતા, જમણા અંગથી તે સ્વયં રહ્યા અને ડાબા અંગથી લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું. તેથી આ ગંગા આપને જ વરવા ઈચ્છે છે, કારણ કે આપના શ્રી વિગ્રહમાંથી પ્રગટ થયા છે. પ્રકૃતિ અને પુરુષની જેમ સ્ત્રી પુરુષ બંને એક જ અંગ છે. મુનિવર આ પ્રમાણે કહીને મહાભાગ બ્રહ્માજીએ ભગવાન શ્રી હરિની પાસે ગંગાજીને બેસાડી દીધા અને તે ત્યાંથી ચાલી નીકળ્યા. પછી સ્વયં શ્રી હરિએ લગ્નના નિયમ અનુસાર ગંગાજીના પુષ્પ અને ચંદનની અર્ચાવાળા હાથને ગ્રહણ કરી લીધો અને ગંગાજીના પતિ બની ગયા. જે ગંગાજી પૃથ્વી પર પધાર્યા હતા તે પણ યથા સમય પોતાના સ્થાન પર પાછા આવી ગયા. આમ ભગવાનના ચરણ કમળમાંથી ઉત્પન્ન થવાના કારણે ગંગાજી વિષ્ણુપદી નામથી પ્રસિદ્ધ થયા. ગંગાજી પ્રત્યે સરસ્વતીજીના મનમાં જે દ્વેષ હતો તે કાયમ રહ્યો, પરંતુ ગંગાજી સરસ્વતી સાથે કોઈ દ્વેષ રાખતા ન હતા. છેવટે કંટાળીને ગંગાજીએ સરસ્વતીજીને ભારત ખંડમાં જવાનો શ્રાપ આપ્યો. નારદ આ પ્રમાણે લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિના ગંગાજી સાથે ત્રણ પત્નીઓ છે. પછીથી તુલસીજીને પણ તેમના પ્રિય પત્ની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આમ તુલસી સહિત ચાર પત્નીઓ માનવામાં આવે છે. અધ્યાય 13-14 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.